श्री नारद पुराण उत्तर भाग अध्याय 110। रानी संध्यावतीए पतिने मृगोनी हिंसाथी रोकवा राजानो वामदेवना आश्रम पर जवू तथा तेमने पोताना पारिवारिक सुखनु कारण पूछू। वशिष्ठजी कहे छे, पतिनु आ वचन सांभळीने विशाल नेत्रोवाळी राणी संध्यावलीए कह्युं, राजन तमे पुत्र पर सांते द्वीपोना પાલનનો ભાર મૂકી દીધો, હવે આ મૃગોની હિંસા છોડીને યજ્ઞો દ્વારા ભગવાન જનાર્દનની આરાધના કરો અને ભોગોની અભિલાષા છોડીને દેવ નદી ગંગાનું સેવન કરો। તમારા માટે હવે આ જ ન્યાયોચિત કર્તવ્ય છે। મૃગોનો પ્રાણ લેવો એ ન્યાયની વાત નથી। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અહિંસા પરમ ધર્મ છે। જે હિંસામાં પ્રવૃત્ત થાય છે તેનો બધો ધર્મ વ્યર્થ થઈ જાય છે। રાજન, વિદ્વાનોએ જીવ હિંસા છ પ્રકારની કહી છે। પહેલો હિંસક તે છે જે હિંસાનું અનુમોદન કરે છે। બીજો તે છે જે જીવને મારે છે, જે વિશ્વાસ પેદા કરીને જીવને ફસાવે છે, તે ત્રીજા પ્રકારનો હિંસક છે। મારેલા પ્રાણીનું માંસ ખાનાર ચોથો હિંસક છે, તે માંસ રાંધીને તૈયાર કરનાર પાંચમો હિંસક છે। તથા હે રાજન, જે અહીં તેની વેચણી કરે છે તે છઠ્ઠો હિંસક છે। વિદ્વાન પુરુષોએ હિંસાયુક્ત ધર્મ અને અધર્મ માન્યો છે। ધર્માત્મા રાજાઓમાં પણ મૃગો માટે દયાનો ભાવ હોવો એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। આવી વાતો કરી રહેલી પોતાની ધર્મપત્નીને રાજા રૂકમાંગદે કહ્યું, દેવી, મૃગોની હિંસા નહીં કરું। મૃગિયાના બહાને હાથમાં ધનુષ લઈને વનમાં વિચરણ કરીશ। ત્યાં જે પ્રજાને માટે કંટકરૂપ હિંસક પશુ છે તેમનો જ વધ કરીશ। જનપદમાં મારો પુત્ર રહે અને વનમાં હું રહું વરાનને। રાજા હિંસક પ્રાણીઓને લૂંટારાઓથી પ્રજાની રક્ષા કરવી જોઈએ। શુભે પોતાના શરીરથી અથવા પુત્ર દ્વારા પ્રજાની રક્ષા કરતો નથી, તે ધર્માત્મા હોવા છતાં પણ નરકમાં જાય છે। તેથી પ્રિય, હું હિંસાભાવનો પરિત્યાગ કરીને જનરક્ષાના ઉદ્દેશથી વનમાં જઈશ। રાણી સંધ્યાવતીના પ્રમાણે કહીને રાજા રૂકમાંગદ પોતાના ઉત્તમ ઘોડા પર બેઠા, તે ઘોડો પૃથ્વીનું આભૂષણ ચંદ્રમા જેવો ધવલ વર્ણ અને અશ્વ સંબંધી દોષો રહિત હતો। રૂપમાં ઉચ્ચેશ્રવા જેવો અને વેગમાં વાયુ જેવો હતો। રાજા રૂકમાંગદ જાણે પૃથ્વીને ધ્રુજાવતા હોય એ રીતે ચાલ્યા ગયા। તે નૃપશ્રેષ્ઠ અનેક દેશો પાર કરીને વનમાં જઈ પહોંચ્યા। તેમના ઘોડાના વેગથી તિરસ્કૃત થઈને કેટલાય હાથી, રથ અને ઘોડા પાછળ રહી જતા હતા। તે રાજા રૂકમાંગદ 108 યોજન ભૂમિ પસાર કરીને સહસા એટલે કે ઓચિંતા મુનિઓના ઉત્તમ આશ્રમ પર પહોંચી ગયા। ઘોડા પરથી ઉતરીને તેમણે આશ્રમની રમણીય ભૂમિમાં પ્રવેશ કર્યો, જ્યાં કેળના બગીચા આશ્રમની શોભા વધારી રહ્યા હતા। અશોક બકુલ એટલે કે મોલસરી, નાગકેસર એટલે પુન્નાગ તથા અર્જુન વગેરે વૃક્ષોથી તે સ્થાન ઘેરાયેલું હતું। રાજાએ તે આશ્રમમાં જઈને દ્વિજશ્રેષ્ઠ મહર્ષિ વામદેવના દર્શન કર્યા, જે અગ્નિ સમાન તેજસ્વી દેખાતા હતા। તેઓ આજુબાજુ ઘણા શિષ્યોથી ઘેરાયેલા હતા। રાજાએ મુનિને જોઈને આદરપૂર્વક પ્રણામ કર્યા। તે મહર્ષિએ પણ આર્ધ્ય પાદ્ય આદિ દ્વારા રાજાનો સત્કાર કર્યો। તેઓ દર્ભના આસન પર બેસીને હર્ષભરી વાણીથી બોલ્યા, મુને, આજે મારા પાતક નષ્ટ થઈ ગયા। સારી રીતે ધ્યાનમાં તત્પર રહેનારા તમારા જેવા મહાત્માના યુગલ ચરણાર વિંદોના દર્શન કરીને મેં સમસ્ત પુણ્યકર્મોનું ફળ પ્રાપ્ત કરી લીધું। રાજા રૂકમાંગદની આ વાત સાંભળીને વામદેવજી બહુ પ્રસન્ન થયા અને કુશળ મંગળ પૂછીને બોલ્યા, રાજન, તમે અત્યંત પુણ્યાત્મા તથા ભગવાન વિષ્ણુના ભક્ત છો। હે મહાભાગ, તમારી દ્રષ્ટિ પડવાથી મારો આશ્રમ આ પૃથ્વી પર વિશેષ પુણ્યમય થઈ ગયો। પૃથ્વી પર એવો કયો રાજા હશે જે તમારી સમાનતા કરી શકે? તમે યમરાજને જીતીને તેમના લોકમાં જવાનો માર્ગ નષ્ટ કરી નાખ્યો। રાજન, બધા લોકોને પાપનાશીની એકાદશી સંયુક્ત દ્વાદશીનું વ્રત કરાવીને બધાને તમે અવિનાશી વૈકુંઠ ધામમાં પહોંચાડી દીધા। આમાં દાન દંડ ભેદ આ ચાર પ્રકારના સુંદર ઉપાયો દ્વારા ભૂમંડળની પ્રજાને સંયમમાં રાખીને પોતાના કર્મ અથવા વિપરીત કર્મમાં લાગેલી પ્રજાને તમે ભગવાન વિષ્ણુના ધામમાં મોકલી દીધી। હે નરેશ્વર, હું પણ તમારા દર્શનની ઈચ્છા રાખતો હતો, જે તમે સ્વયં દર્શન આપી દીધા. હે મહિપાલ, ચાંડાળ પણ જો ભગવાન વિષ્ણુનો ભક્ત હોય તો બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ છે, અને દ્વિજ પણ જો વિષ્ણુ ભક્ત રહિત છે તો તે ચાંડાળથી પણ નીચ છે. હે ભોપાલ, આ પૃથ્વી પર વિષ્ણુ ભક્ત રાજા દુર્લભ છે. ચો અપી મહિપાલ વિષ્ણુ ભક્તો દ્વિજાધિક, વિષ્ણુ ભક્ત વિહીનસ્તુ દ્વિજો અપી સ્વપચ અધિક દુર્લભા ભૂપ રાજાનો વિષ્ણુ ભક્તા મહિતલે. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 10 શ્લોક સંખ્યા 37-38. જે રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત નથી તે ભૂદેવી અને લક્ષ્મીદેવીની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. તમે ભગવાન વિષ્ણુની આરાધના કરીને ન્યાયોચિત કર્તવ્યનું જ પાલન કર્યું છે. નૃપતે, ભગવાનની આરાધનાથી તમે ધન્ય થઈ ગયા છો અને તમારા દર્શનથી હું પણ ધન્ય થઈ ગયો. વામદેવજીને આવી વાતો કરતા જોઈને નૃપશ્રેષ્ઠ રૂકમાંગદ, કે જે સ્વભાવથી જ વિનયી હતા, તેમણે અત્યંત નમ્રતાપૂર્વક તેમને કહ્યું, દ્વિજશ્રેષ્ઠ, તમારી ક્ષમા માગું છું. ભગવાન, તમે જેવું કહો છો તેવો મહાન હું નથી. હે વિપ્રવર, તમારા ચરણોની રજ બરાબર પણ હું નથી. આ જગતમાં દેવતા પણ બ્રાહ્મણોથી ચડિયાતા હોતા નથી, કેમ કે બ્રાહ્મણોના સંતુષ્ટ થવાથી જ જીવની ભગવાન વિષ્ણુમાં ભક્તિ થાય છે. ત્યારે વામદેવજીએ તેમને કહ્યું, રાજના સમયે તમે મારે ત્યાં આવ્યા છો, તમારા માટે કશું જ અદેય નથી, તેથી બોલો હું તમને શું આપું. હે મહિપાલ, આ પૃથ્વી પર જે સૌને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે અને એકાદશીએ ડંકો વગાડીને પ્રજાને ભોજન કરવાથી રોકે છે, તેને શું ન આપી શકાય. ત્યારે રાજાએ હાથ જોડીને વિપ્રવર વામદેવજીને કહ્યું, બ્રહ્મન, તમારા યુગલ ચરણોના દર્શનથી મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું. મારા મનમાં ઘણા સમયથી એક સંશય છે, હું તે વિશે તમને પૂછું છું, કે કેમ કે તમે મારા સંદેહનું નિવારણ કરનારા બ્રાહ્મણ શિરોમણી છો, મને ક્યાં સત્કર્મના ફળથી ત્રિભુવન સુંદરી પત્ની પ્રાપ્ત થઈ છે, જે મને હંમેશા પોતાની દ્રષ્ટિથી કામદેવથી પણ અધિક સુંદર જુએ છે. પરમ સુંદરી દેવી સંધ્યાવલી જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં પૃથ્વી છુપાયેલ નિધિ પ્રકાશિત કરી દે છે, તેના અંગોમાં વૃદ્ધત્વનો પ્રવેશ થતો નથી. હે મુનિશ્રેષ્ઠ, તે સદા શરદકાળના ચંદ્રમાની પ્રભાની જેમ સુશોભિત થાય છે. હે વિપ્રવર, અગ્નિ વિના પણ તે સડરસ ભોજન તૈયાર કરી લે છે, અને તે થોડી રસોઈ બનાવે તો તેમાં કરોડો લોકો ભોજન કરે છે. તે પતિવ્રતા દાનશીલા તથા સમસ્ત પ્રાણીઓને સુખ આપનારી છે. હે બ્રહ્મન, તેણે સ્વપ્નમાં પણ વાણી દ્વારા મારી કદી ઉપેક્ષા કરી નથી. તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થયો છે તે સદા મારી આજ્ઞામાં તત્પર રહે છે. હે દ્વિજશ્રેષ્ઠ, એવું લાગે છે આ પૃથ્વી પર માત્ર હું જ પુત્રવાન છું, જેનો પુત્ર પિતાનો ભક્ત છે અને ગુણોમાં પિતાથી પણ ચડિયાતો છે. હું ભૂમંડળમાં માત્ર એક દ્વીપના સ્વામી રૂપે જાણીતો હતો, પરંતુ મારો પુત્ર મારાથી વધી ગયો, તે પૃથ્વીના સાતે દ્વીપોનો પાલક છે. હે વિપ્રવર, તે મારા માટે વિદ્યુલ્લેખા નામે પ્રસિદ્ધ રાજકુમારીને લઈ આવ્યો હતો, અને યુદ્ધમાં તેણે વિપક્ષી રાજાઓને પરાસ્ત કરી દીધા હતા. તે રૂપ સંપત્તિથી પણ સુશોભિત છે. તેણે સેનાપતિ થઈને 6 મહિના સુધી યુદ્ધ કર્યું હતું અને શત્રુપક્ષના સૈનિકોને જીતીને બધાને અસ્ત્રહીન કરી દીધા. સ્ત્રી રાજ્યમાં જઈને તેણે ત્યાંની સ્ત્રીઓને યુદ્ધમાં જીતી અને તે સ્ત્રીઓમાંથી 8 સુંદરીઓને લાવીને મને સમર્પિત કરી તથા તે બધી સ્ત્રીઓને માતૃભાવે વારંવાર મસ્તક ઝુકાવ્યું. પૃથ્વી પર તેણે જે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય રત્ન પ્રાપ્ત કર્યા તે બધા લાવીને તેણે મને આપ્યા. આ કારણે તેની માતાએ તેની બહુ પ્રશંસા કરી. તે એક જ દિવસમાં અનેક યોજન વિસ્તૃત સંપૂર્ણ પૃથ્વીને ઓળંગીને રાત્રે મારા પગમાં તેલ માલિશ કરવા માટે પાછો ઘેર આવે છે. અડધી રાતમાં મારા શરીરની સેવા કરીને તે દ્વાર પર કવચ ધારણ કરીને ઊભો રહી જાય છે અને નિદ્રાથી વ્યાકુળ થયેલા સેવકોને જગાડે છે. મુનિશ્રેષ્ઠ, મારું આ શરીર પણ નિરોગ રહે છે, મને અનંત સુખ પ્રાપ્ત છે અને ઘરમાં મારી પ્રિય પત્ની સદા મારે આધીન રહે છે. પૃથ્વી પર બધા લોકો મારી આજ્ઞાનું પાલન કરે છે. ક્યાં કર્મના પ્રભાવથી આ સમયે મને આ સુખ મળી રહ્યું છે? તે સત્કર્મ આ જન્મનું છે કે બીજા જન્મનું? બ્રહ્મન, તમે પોતાની બુદ્ધિથી વિચાર કરીને મારું પુણ્ય મને બતાવો. મારા શરીરમાં રોગ નથી, મારી પત્ની મારા વશમાં રહેનારી છે, ઘરમાં અનંત ઐશ્વર્ય છે, ભગવાનના ચરણોમાં મારી ભક્તિ છે, વિદ્વાનોમાં મારો આદર છે અને બ્રાહ્મણોને દાન આપવાની મારામાં શક્તિ છે, તેથી હું એવું માનું છું કે કોઈ વિશેષ પુણ્ય કર્મનું ફળ છે. અધ્યાય 110 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.